દલપતરામ શીર્ષ મળ્યો દાયબ નો દીકરો દાયો દલપતરામ શું બરોબર સાહેબ વિચારણી કર્યું છે ચેપ્રગઢ કર્યું છે લખ્યું દાયાલાલ નો દીકરો ડાયો દલપત રામ ડફોર પાક્યો નાનીઓ બોલ્યું બાપ નું નામ એ ગાંધીજી ની વિરુદ્ધ પડ્યો ને એનું આ પરિણામ હતું ગાંધીજી ની વિરોધ પડ્યો એનું એ પરિણામ હતું ડાયબે બોલ્યો નહી બોલ્યો એને ફાધર બોલ્યો નહીં દલપતરામ બોલ્યા નહીં એમણે એવું કીધું દાદા કે મારા બાપા ની કવિતા તો નર્યા જોડકડા છે એવું કીધું પ્રાસ માટે કરતો હતો એટલા માટે વાર્ષિક કવિ એ કીધેલું દાદા આપણે જે કોમન સેન્સ નું કીધેલું ને તો આવાને કોમન સેન્સ વાળા એક પુરુષ મળી ગયેલા મૃત્યુ પછી આંખો અને કિડની જે દાન કરવાનું લખી જાય છે લોકો વિલમાં આપવાનું કે છે તે કેવું દાદા આ સાંભળ્યું છે હમણાં કેતા હતા કે ભાઈ તો એ કેવું કેવાય એમ વાંધો છે પણ આપડે કામ નો ના હોય તો બારી કરવું ત્યાં કથમ એમ વાંધો છે આજુ હોય ટંકારી દેજો ભાઈ અમારે જયારે કામ નું અમારે જવું છે આ થોડી ના મકાન તો પછી એમાં ચોકડી નો પથરો હાર હટાડી દેજો કઈ આરસ નો હોય તો એનો ખોટું શું કે બીજા ને કામ લાગે ને મરી ગયા પછી કાપે છે ને મરી ગયા પછી મરી ગયા પછી હા પછી આપણને વાંધો શું કનુભાઈ કે છે કે ચંદ્રકાંતભાઈ કેમિસ્ટ છે આપને પૂછ્યું હતું એક વાર કે આખો ડોનેટ ગેરંટી ના ભાઈ એટલે પ્રશ્ન ઉઠાવવાની જરૂર જ નથી જાહેર કરી દે છે એ વખતે મને મારા દોષો દેખાય છે ખરા પણ કઈ શકાય લખીને આપશે લખીને આપશે બોર્ડ લખશે ને બોર્ડ મોટા અક્ષર લખશે ને હા લખી દે લખી દે દાદા બુદ્ધિ ને કાઢશે બધા જ્ઞાન બુદ્ધિ ને કાઢશે તો તમને ગમે છે કે બધી વાત એ નથી આવતું પોતાને જે લાગે દેખાય જતો હોય જરા કેટલી પાછળ થશે એ પાછળ થાય કેટલી બધી પશુ મને એમાં શું છે પશુ તો અમુક જ પ્રકારનું કરે કે બિલાડી હોય ને તે ઉંદર જ મારે અમુક અમુક પેલા સજુદર નહીં મારે તમને તો ગમે છે ને મારે ગમે તને તો નબળા ને જ મારે. ડાક્ટર થી ખોરાક ખાય એટલે પાસી સરળ. આ દુનિયામાં એક મિનિટ રહેવા જેવું નથી ખરેખર. બને ત્યાં સુધી ગમે તે પ્રોગ્રામ આ દુનિયામાં છટકી રાખવું જોઈએ. તમારું સર્વૈયું કહે એવું કે છે સર્વૈયું કે થોડો આરામથી કરતા કરતા જવું જોઈએ. રહેવા જેવું નથી દાદા, રહેવા જેવું નથી, રહેવા જેવું નથી કે છે. વિચારશીલ ને તર સમજાય, અવિચાર નું ભો નથી. વિચાર ભો અશુભ ના હોય શું બધું. અશુભ તો હવે બનતા સુધી હોય નઈ ને જ્ઞાન પછી. તું તો કેટલી વાર રે વચ્ચે વચ્ચે રે લાગે કે આપડે જોવું જોઈએ બધી વખતે શુદ્ધાત્મા એવું દેખાવું જોઈએ આપણને એવું કોન્સેપ્ટ. પણ તો રે પાછું થોડો પિરિયડ જતો રે પાછું વચ્ચે એમ પ્રયત્ન કરીએ રે જતો રે એવું થાય બધું. એવું લાગ્યા કરે સતત કે આમાં આપણે સંયમ દવાખાનું કરવાના. કયા કયા ચોરસ ચાલો પછી ખારો ખારો બે ખાટો ખાટો ત્રણ કડવું પૂરો અને કડવો બે ના કરે મેથી છે મેથી ગળે નહિ સોય સારી. એને તાવ છે એટલે આપડે 19/1/83 સવારે અનુભવ ને ત્યાં વડોદરા પાંચ આજ્ઞામાં નથી રહેવાતું. સરોજ બેન હલી જાય છે એમાં બહુ. પાંચ આજ્ઞામાં નથી રહેવાતું. વધારે પાડે એટલું વધારે જમે ઓછું જમા કરાવો છો તો વધારે કરાવો છો. તમારા આશીર્વાદ ને શક્તિ મળે તો કઈ અઘરું નહીં. તમારા આશીર્વાદ અને શક્તિ મળે તો કઈ અઘરું નથી. આશીર્વાદ શક્તિ હોય છે ચાલુ રહે. એટલે દાદા એટલે કદાચ સહેલું લાગે છે બાકી આજ્ઞા પણ છે બહુ આજ્ઞા સહેલી નથી. બધું સંભાળે નિકાલ કરવો બધે દાદા કે એ તો શક્તિ મળે તો થાય. આપની શક્તિ મળે તો થાય બાકી આજ્ઞા એટલી સહેલી નથી. સંભાળે બધે નિકાલ કરવો એટલો સહેલો નથી. આપની શક્તિ મળે તો જ થાય એમ છે. શક્તિ અમારે એટલા માટે ચાલુ રહેશે. જે નળ નળ બંધ રહે તો એનું બંધ થાય બાકી ચાલુ રહેશે. ના દાદા અમારે કરવો નથી. નહીં તો આજના આજનો આ મોહના તો ભરમાંથી જ માંથી કેવડું બધું મોહ નું તો પાન. અને દાદા વ્યવસ્થિત માં શ્રદ્ધા રાખવી મજબૂત રહેવું વ્યવસ્થિત માં મજબૂત રહેવું સત્ક્રમ વિજ્ઞાન છે ને આપણે જે જીવ્યા છે સત્ક્રમ વિજ્ઞાન એટલે શું જેને બુદ્ધિ પણ જેને ગાંઠતી નથી બુદ્ધિ ને ગાંઠતું નથી જે અક્રમ વિજ્ઞાન છે બુદ્ધિ ને ગાંઠતું નથી એ અક્રમ વિજ્ઞાન તો બધા જ્ઞાન બુદ્ધિ ને ગાંઠે પણ આક્રમ વિજ્ઞાન છે બુદ્ધિ ને ગાંઠતું નથી. એ મળ્યા પછી સુખાવ થાય છે ને આપણો નિકાલ થઈ જ જાય. સંસાર માંથી બંધન રહે જ નહીં. બુદ્ધિ ને ગાંઠતું નથી આ જ્ઞાન. બીજા બધા જ્ઞાન બુદ્ધિ નું ગાંઠે શાસ્ત્ર જ્ઞાન બીજા બધા જ્ઞાન દરેક જ્ઞાન બુદ્ધિ ને ગાંઠે. આ જ્ઞાન બુદ્ધિ ને અક્રમ વિજ્ઞાન દાદા આપ હંમેશા આપ કહો છો દાદા આ બુદ્ધિ થી તો સમજાય એવું છે. બુદ્ધિ થી તો બધું સમજાય એવું છે. આપ સંભાળી નિકાલ કરો વ્યવસ્થિત છે એ બુદ્ધિ થી સમજાય પણ એને એને પ્રતિતિ કાયમ ની પ્રતિતિ સતત પ્રતિતિ એના માટે શક્તિ જોઈએ. બુદ્ધિ થી બધું થતા એવું આ બુદ્ધિ આ આત્મ વિજ્ઞાન ને ગ્રાફ્ટિંગ કરી શકે છે. અક્રમ વિજ્ઞાન બુદ્ધિ ને ગાંઠતું નથી એટલે સર્વોપરી સત્તા એની પાસે છે. અને બીજે બધે બુદ્ધિ સર્વોપરી સત્તા બુદ્ધિ ધરાવે છે. બીજા બધાને ટોકા મારે ધારે અને ગોઠે નહીં. આ અક્રમ વિજ્ઞાન તો એની ગોઠે નહીં. માટે સ્પેશિયલ મુખ્ય લઈનારું આ જ્ઞાન થોડી ઓછી પડા છે ને તો મુખ્ય લઈ જવાનું. દાદા અમને તો એ પ્રતિતિ જોઈ પ્રતિતિ આપો ને કે આ દેહધારી પરમાત્મા અહીંયા બેઠા છે એ અમને પ્રતિતિ પાકી કરાવી દો ને કિલો મારીને એ થઈ જાય એટલે બહુ થઈ ગયું. પણ એ તો કોઈનું કહેલું માનું જોઈએ શ્રીમદ રાષ્ટ્રમાં કહેલું ના માનું છે. પણ ત્યાં બુદ્ધિ ડફો કરે છે અડધું અડધું અડધું બેસાડે અડધું કાચું રાખે. આજ્ઞા પાળવાની મારી ભાવના થઈ ને પછી જેવી પડી એવી એનો વાંધો નથી. પણ મારવાની ઈચ્છા થઈ જે બસ એટલી તમારે પાળવી છે એવું નિશ્ચય હોવો જોઈએ બસ. અને હજુ કેટલા કલાકનો મારો પરિચય તમારો થયો કલાક મને લખી આપો બધા અમુક તો એ લોકો પરિચય આપી ઇન્દી કરતો રહે. મોક્ષ માગણી હાર પડતા હતા પણ આ તો મોક્ષ મળે છે એના માટે. મોક્ષ માગતા આગળ પાછું ભૂલવું પડે એને માટે આખી જિંદગી કરતા હતા. કોને માટે પરિચય ના જોઈએ આપી દીધેલો તેવો કે આપણે પરિચય થી મુક્ત થઈ ગયા, એટલે આપણે સ્વામ ભાવના જો એક પરિચય જોઈએ. નિરંતર આવતા જતા ગમે ત્યારે જેટલો પરિચય તો લા બઉ દાદા રાહ જોડાવો, એ તો પછી લાંબો કરો તમે, તમે લાંબી વાત કરો છો. પણ તમે કેટલું તો આગળ દેવલાલી તૈન દર પરિચય ના થયો એકાથી થયું એ ગાડું ચાલ્યું. એક તો હતી સુધી તે રકમ તેને કરાવવાની એકાથી થઈ હોય તે એનું પોતાના રીતે ચાલ. એકાચી લાવી ને ઘર બહુ થઈ ગયું દરવાજ ને સહ જોર પડાવ બસ પછી તેને થઈ જાય. આખું બિલ નહી ભરવાનું એ લાવી આપે, પણ તમારે લાવવાનું એકસો એકાદ સુધી જાય નઈ પછી ડરવાનું કોઈ કાર નથી, પછી અમારે થશે એવું ભાપ લાવી છે ના થાય, પણ થાય નઈ એકાદી ઉકેલ આવી ગયો. ઉકેલ આવી ગયો બીજે જ્યાંથી પ્રસિદ્ધિ થઈ હતી આપણને, બધું જો આપડે ઓળા ફેરી જાય છે બધું પ્રસિદ્ધિ બેસતી નથી બીજાને પ્રત્યેથી વધારે દુનિયાનું કોઈ એવું ચીજ નથી જે બીજાને પ્રસિદ્ધિ દે. દાદા એ થોડી પ્રતિથી તો ખાલી પુસ્તકો વાંચવાથી પણ થાય છે ના, એ પ્રતિથી ના કહેવાય. દાદા આપ વાણી એવી છે, આપ પુત્ર ને આપ વાણી એવા છે કે દાદા ને ન મળ્યા હોય તો એમાં પ્રતિથિ જેવું લાગે છે. એ તો પ્રતિથી બુદ્ધિ ની પ્રતિથિ. હું બુદ્ધિ ની પ્રતિથિ એ કામમાં લાગે ને, ક્યારે ફરી જાય ક્યારે નહીં. એ તો આપણે સર્ટિફિકેટ આપણ પછી બે કલાક પછી બીજું સર્ટિફિકેટ આવે. પ્રતિ એટલે ફરી જાય નહી એમને પ્રતિથી જાય, ફરી જાય નહી ટીકા ખોડે નહી. આ બેઠી પ્રતિ એનું નામ પ્રતિથી કહે કે એ જગા છોડે નહી, પૃથ્વી પર બહુ માર પડે તો આમ થઈ જાય, આમ થઈ જાય, આમ થઈ જાય, આમ થઈ જાય, પણ જગા ના છોડે એમના પ્રતિ. દાદા આપ આપ્ત પુરુષ ની પ્રતિ એ આપ વાણી ને આપ્ત સૂત્ર માં ઘણી છે, અને આપ કહો છો અમે જે વાત કરીએ છીએ આમ ન થાય એ અમારે જોઈએ છે, તો એ જ પ્રતિ આપેલી છે, એ જ આપેલી પ્રતિ રહેશે કરી. ગમે એટલું સંસ્થાન દબાણ આવે, ભયંકર દબાણ આવે, પહોંચી ગયા અમે આઈને ભરે પ્રતિ ના. તમે જે કહો છો ને લક્ષ તૂટા ને કેતા છો, પ્રતિ તો તૂટે જ નહીં. દાદા પ્રતિ એટલે ખાતરી હું સમજુ છું બરાબર, પ્રતિ એટલે ખાતરી નહીં, સનાતન વસ્તુ છે પ્રતિ. પ્રતિ આવી વસ્તુ નથી, શ્રદ્ધા વધી શ્રદ્ધા ઉઠી જાય કાલે, પ્રતિ ના જાય. ખાતરી કે છે, ખાતરી હે, ખાતરી કહેવાય એમ કે છે. પ્રતિ એટલે ખાતરી કહેવાય એમ, ખાતરી ખાતરી માંથી ઉઠી જાય, ખાતરી ખસી જાય, ખાતરી ખસી જાય, શ્રદ્ધા ખસી જાય, બધા પ્રતિ ના ખસી જાય. પ્રતિથિ સાદા દા એનું શું પ્રતિથિ એટલે શું કહો એનો એનો અર્થથી જે શબ્દ ભાષાથી સમજાવી શકાય પ્રતિથિ એટલે જેનું પ્રતિપાદન થયેલી વસ્તુ પ્રતિપાદન થયેલી માન્યતા બરાબર દાદા પ્રતિથિ નું સમજાવશો એટલે શું સમજે પ્રતિથિ એમ કે છે કે પ્રતિથિ એટલે પ્રતિપાદન થયેલી માન્યતા એવું છે કે પ્રતિથિ આત્માને લાગુ થાય તો ઈતિ આત્માને લાગુ થાય જેમ નેતિ કે છે નઈતિ એવું ઈતિ એ આત્મા લાગુ થાય પ્રતિથી એક આત્મા સિવાય બીજી કઈ પ્રતિથિ શબ્દ ના હોય વર્લ્ડમાં કોઈ જગ્યાએ પ્રતિથિ શબ્દ બોલાય નહીં અને પ્રતિથિ એ ક્યારેય પણ ઉઠે નહીં શું કહ્યું મારી નાખે તો એ જાય એ મોડે બોલે મને તો શ્રદ્ધાય નહીં તો એ પ્રતિથિ નહીં જાય કોઈ મારે મારી જોડે બોલે તો બીજી શ્રદ્ધા નથી આમ છે તેમ ગાડું યાર બોલે તો પ્રતિથિ નહીં જાય સાહેબ જોતી સાહેબ એ જે વસ્તુ સાથે કૃષ્ણ ભગવાન પ્રાપ્ત કરતી સાહેબ જોતી છે એ ચોટી ચોટી તો પછી થોડા થોડા કલાકમાં કેમ મારી જોડે સંતુપતો નથી એનો પરિચય તો થયો નથી લાભો એ પરિચય ને પ્રતિથિ ને વ્રત આપશું કહ્યું મારી જોડે માફો ચૂકો થઈ જાય એનો કારણ ઉદય એવું હોય તાર વિચારો હું સમજી ગયું પ્રતિથિ નહીં જાય શું કહ્યું બીજી બધી તો શ્રદ્ધા કહેવાય એ બધું ફરી જાય ખાતરી કહેવાય ખાતરી એટલે કઈ કહેવાતું છે ખાતરી સ્વામી કહેવાતું છે સ્વામી બંધ કેટલી વાત લાગે શું પ્રતિથિ અને તે કઈ પ્રતિબિંબ તમે બેહાડ્યા છે આ પ્રતિબિંબ નહીં તમને ગાઢ પ્રતિબિંબ બેહાડ્યા છે કેવું ગાઢ કીર્તનકરો અવઘાઢ પ્રતિબિંબ હતા અવઘાઢ અમને અવઘાઢ પ્રતિબિંબ હોય ભલે તીર્થંકર નથી પણ અમને અવઘાઢ પ્રતિબિંબ તમને ગાઢમાં બેહાડેલા છે અને મૂળ પ્રતિબિંબ શબ્દ શું હોય શું હોય અનુભવ થી ભાઈ કેવી ભાઈ લક્ષણો માં થાય ક્ષમા નું લક્ષણ દેખાય નમ્રતા નું લક્ષણ દેખાય સરળતા નું લક્ષણ દેખાય સંતોષ નું લક્ષણ દેખાય લક્ષણો બધા દેખાય આ પ્રતિથિ બેઠા લક્ષણ શું કે આ બધા લક્ષણો દેખાય એટલે કોઈ તમને મહાન ગાળો બાળો હોય જાય નહીં છેવટે તું ઉપયોગ કરો પછી જેટલે એને ક્ષમા આપી દે તેના તો તે અંદર નહીં ને અત્યારે હા દાદા એ ફરક ખરો એ ફરક ઘણો ઠીક છે એ ઘણો ફરક છે એ ઘણો ફરક છે ના એટલે પ્રતિથિ કરી તેમ કે કઈ મારવા આવું તમને કઈ ઘડવા આવું છું પછી નમ્રતા એ તમને દેખાતી ચાલુ કેવા નમ્ર તો અકડ હતો અને અકડ વચ્ચે હતી અકડી ઓછી થઈ ગઈ સરળતા તો હતા જ વાળના જોઈએ સારો માણસ તો એ સરળતા હતી પછી સંતોષ નતો તે સંતોષ ઉત્પન્ન થયો કઈ તો ઉત્પન્ન થયો નહીં વ્યવસ્થિત આપે છે એમ કહે એટલો એમનો સંતોષ ને આમ કરતા એ આ સંતોષ શું કહ્યું કેવું ડાક્ટર આ ઉગવાની જગ્યા ને ઉગવાની જગ્યા જગાડ્યા છે તો એ પછી ઊંઘો થયો શું કામ લાગુ પડે છે લાગુ પડે ને લાગુ પડે જણ ભેખ મારીને બેઠા છે, બધું પહેણ પાર બધું બીજું તો ઊંઘમાં ઊંઘના ગોટાળા થાય, ઊંઘમાં રસ ગોટાળા કરે લોકો, જાગ્રત પછી હિત ઉગાડી વાસે ઊંઘે છે, ઉગાડી વાસે ગોટાળા કર્યા કરે છે, ઊંઘી આમ લોચાળા છે લોચાળા છે. એટલે કલાક તમે કરી દેજો વધારે જે તે આ તો બધું છે, આ તો વ્યવસ્થિત આદે છે, વ્યવસ્થિત કઈ કેવું નહીં, તારે કઈ કેવું નહીં, કામ કરતા બગડે તારે વ્યવસ્થિત કેવું, શું કર્યું કાલાલ કામ કરતા હોય તેમ બગડે તારે વ્યવસ્થિત કેવું. વ્યવસ્થિત કેવું હવે દાદા એ કર્યું આવું એમ કે મનમાં નવો માલ ભરવો નહી, મનમાં ધર્મો ક્યારે ભરવાનો હતો કે તા ધરા જગત કાળ થી જાણતા રહેતા હું આધાર જાણી ગયા બધું જાણી ગયા મનમાં ભરીને મન બોજા રૂપ બનાવવું નહીં. શું કશું નવો માલ જોઈએ કરીએ ખરા, બધી વાતો કરીએ પણ ભરવું નહીં, ચલાવવાની વાત સારી તમને ભરી જઈએ તો. અને મનમાં હોય બહુ વિચાર હતા ત્યારે વિચાર ખાલી કરી નાખો, એટલું ખાલી થયું એટલું મન બોજાઈ જાય. શું મન કે આપણને નુકસાન કરવાનું નથી, એટલે પ્રતીતિ નથી, પ્રતીતિ ઉજ્જળ પ્રતીતિ નથી, એના અમે ગાઢ પ્રતીતિ કહીએ તો તીર્થંકરોના ગાઢ પ્રતીતિ કહીએ. તૂટી જાય આમ લાકડી પણ સાર નહીં છોડે, ઉપરથી ડબ્બે ગબે દબાણ આવે એમાંથી થાય સીધી છે. અને અવઘાર મિથ્યા તો હોય છે, તે સ્થાન છોડે નહીં ગમે એની ઉપર દબાણ લાવો. એવું અવઘાર મિથ્યા તો વાળા ખરા ને, તે પાસે કઈ હોય સંસારમાં હોય સગના જૈનમાં જ હોય સાધુ માર કરીએ અવઘાડ મિથ્યા. ચાલી વર્ષ સુધી તારીખ ની નક્કી ના થાય, પાંચમ ફેર નું સરળતા દેખાય છે કે દાદા? એ તો ઘણું બધી રીતે, પણ દાદા આપની પાસે આવીએ ત્યારે અમે એમ કહીએ કે બધું દાદા સારું છે, અમે તમારી પાસે આવીને થોડું અમારામાં જે થોડું કચરો હોય એ જોતા હોઈએ, એ તમારી પાસે બોલીએ ને. વાંધો નહીં ને, એ તો હોય જ ને, ગોટાળો તો હોય જ. આપણે ગટરમાં કોઈની અડધી ભરેલી હોય કે પાણી ભરેલું હોય કે આખી ભરેલું હોય એને આપણે જોવાની જરૂર જ નથી, એ ગટર છે, એ ગટર છે. તો અમારી ગટર તો જોઈએ ને દાદા, અમારી ગટર તો જોતા રહીએ ને. હા, એ જોતા રહેવાનું, ખાલી જોતા રહેવાનું, એનું ઉપર એનું એનું એ નહીં રાખવાનું. પારકાની ગટર જોતા હોય એવું, કેવું પારકાની ગટર જોતા હોય એવી રીતે પારકાની ગટર ન જોઈએ અમે. અમારી જોઈએ કોક વાળો આ અક્રમ વિજ્ઞાન મળે મળે નહીં, કારણ કે અક્રમ વિજ્ઞાન સિવાય બીજા જ્ઞાનો છે તે તમને સંસારમાં બેઠા કશું ફળ આપે. સંકેત હોય કે કોઈ ના હવે સંકેત થોડો મોહ ઘટે તારે ઉત્પન્ન થાય છે, એમને થતું નથી. સંસારમાં સાધુ પણ એમાં મોહ ઘટે તારે અમુક પ્રકારનો ભાવ મોહ ઘટી જાય ત્યારે ઉભું થાય, અને મોહ તો સાબુ છે વધ્યા શું તપો આવો આવો તું દેખા દે ને તું આગળ પાત્ર અહીંયા આવો ને તમારા છોકરાઓ દેખો કચે ખરાબ હોય વિનય વાળો હોય ને પરમ વિનય તો વિનય નો પરમ વિનય હે પરમ વિનય નો તને પરમ વિનય ગમે છે વિનય પરમ જ ગમે તમારે કેમ કેવું પડ્યું કાયદો કેમ નહીં એનું શું કારણ દાદા પરમ વિનય બધું કરી શકે છે બધું આવી ગયું એટલે મને એક જણે કહ્યું ને તમારા જેવા હતા દાદા કાયદો નહીં કાયદો નહીં કરી તમે પરમ વિનય ઠોકી આવ્યો છો એટલે મારે કશું ચાલતું નથી કે છે ચાલતું તે જ મુખ્ય જરૂર છે આમ કાયદા ક્યારે પાડે આજે આ કાયદો કરીએ પછી એ ફેરવીએ કાલે આમ પંદાડે આ ફેરવીએ તો દડા ફેરવીએ એટલે કાયદાનું રહસ્ય રહેતું નથી તો શબ્દરૂપ થઈ જાય છે અને વાદ વિવાદ કરાવે શું કરે સંકલ્પ વિકલ્પ વિચારો ઉભી કરે કાયદા આમ કેમ બેઠા હું તારા ઘાસ ગયો હતો એક ફરવા પગ થાય તો આમ કરી બેઠો ને આમ કરીને આમ નાખવું પડ્યું હારું હા હારું આ નીચે નીકળ્યું હા પહોંચ્યો બેઠા તો દે આ થાકીએ તો આમ ના કરીએ આપણે અત્યંત પેલા એ કરે એટલે આપણે એના એના રૂમમાં બેઠા છે એટલે આપણે એમના કયા પ્રમાણે ના કરવું પડે કર્યું તો આપણે કંઈક નથી કરવા બોલ ચાલે આવડે ભસતા ના આવડતું તે અહીં ગોથા ખાય શું કહે પણ આવું મિકેનિઝમ અમને પોસાય નહી જય માર્ગ સાચા મિલ ગયા છૂટ ગયા સંદેહ તમારો સંદેહ છૂટી ગયો પ્રતિ ઉઠે નહી એવી જ બને એક માસ અંદર જ્ઞાન આપ્યા પછી ફરી ભેગા જ નહીં થયા છ વર્ષે પણ ભેગા થયા કે જય શ્રી રામ ફરી ભેગા થયા નહીં ના જરા ઓછું થઈ ગયું પણ તે પ્રમાણ જતું નથી મૂળ વસ્તુ જતી નથી ફરી ભેગા જ નહીં થયેલા જ્ઞાન હતા એવા જઈ નતા ખાસા મોટા એ હતા શું કેવાય મેનેજર કે અહીંથી નાખીએ છે આટલા ગોઠળા નીકળે છે તમારું શું કરું કોણ થાય તમે ખોટ પડ્યા કરતા એ નાખ્યા કરતા તમે ખોટ તૈયાર પડ્યા કરતા બધા ફંક્શન માં થઈ મને કે તમને જોઈને કઈ આનંદ થઈ તમે આપડે ખોટ જોયેલી શું આનંદ અમારે ખોટા જોયેલા છે ખોટે જોયેલી ત્યારે નીકળી દીધું શું આનંદ કરવાનો બધે એવી જલેબી થઈ જશે હવે શું થાય છે જલેબી જવાડીએ જ છે ને ગમે સારી જલેબી હોય, નહીં પેલું એ નાખેલું કે નાખેલું હોય તો હવાર મચું થાય નહીં પણ આપણે મિકેનિઝમ છે ને એટલું જોવાય મિકેનિઝમ શું જોવાનું દર અસલમાં જોવાનું હોય આ લોકો વિશ્વચેતના નામ કાર્ય છે વિશ્વચેતના જેવી વસ્તુ છે જ નહીં બધા બે વિશ્વચેતના જેવી વિશ્વચેતના તમે શું સમજ્યા છે ને વિશ્વચેતના કહો છો વ્યવસ્થિત ને લાગે પડે કે નહીં વિશ્વ ચેતના જે કે છે વ્યવસ્થિત ને કે છે ચેતના કહેવાય ને એ તો બરોબર છે સમષ્ટિ ચેતના નથી ચેતના નથી એ તો એ તો મોટું કોમ્પ્યુટર છે હા કોમ્પ્યુટર મિકેનિકલ છે આ પ્રોફેસર ના લોકો લોજિકલ વાળા શંકરાચાર્યનું જે આ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મજી છે ને આ ઉપનિષદોનું એક્સેપ્ટ કરેલું કે આ સર્વ ખલુ બ્રહ્મ છે એનું નામ વિશ્વચેતના છે શંકરાચાર્ય જે કહ્યું ઉપનિષદમાં ઉપનિષદનું શંકરાચાર્ય એક્સેપ્ટ કર્યું ઉપનિષદનું શંકરાચાર્ય એ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ આ બધું બ્રહ્મ છે એવું શંકરાચાર્ય એને આ નામ વિશ્વચેતના આપ્યું બાકી નથી રહેતો કોઈ ખૂણો બાકી નથી રહેતો જે દ્રષ્ટિ સર્વાંશ જુએ એને વિશ્વ ચેતના કહ્યું બરોબર એને કેવું જ્ઞાન કહ્યું એને વિશ્વ ચેતના કહ્યું વિશ્વ ચેતના ના કહેવાય એ પોતાના માટે છે વિશ્વ વિશ્વ જોડે લાગુ થાય છે એ પોતાના માટે છે દાદા ના વિશ્વ જોડે લાગુ થાય છે ના એ વિશ્વ આ તો હાજી કે છે આ તો એવું છે ને વિશ્વ ચેતના તો આ ઇન્દિરા દેવી છે એમ કે છે ને એ ગરીબના ગરીબો માટે આપડે મુદ્દા તેવું ગરીબો બોલે તો બરાબર કે આપડે 20 વર્ષ માટે ગરીબો માટે આમ કરો તો આપડે ગરીબો શું કહીએ ગરીબો જ કે પોતે પોતાની જાતને કે ગરીબો માટે કરો એમ ગરીબો જ ગયા કે ગરીબો માટે કરો 20 મુદ્દાનો કાર્યક્રમ તો શું કહે એમ ગરીબો એમ કે ગરીબો માટે આપણે આ 20 મુદ્દા કરો તો આપણે એમને શું કહીએ એમને શ્રીમંતો કહેવા જોઈએ એમને શ્રીમંતો કહેવા જોઈએ ગરીબો એમ કે ગરીબો માટે કરો તો દાદા એ લૌકિક બોલવાનો અધિકાર જ ના હોય પેલા લોકોનો અધિકાર તે આ લોકો અધિકાર વાપરે છે એવું વિશ્વચેતના તો જ્ઞાનીઓ એટલા સમજી ગયેલા તેમાં આ લોકો બોલે વિશ્વચેતના વગર કોમના પ્યાદા બોલ બોલ કરે તો વિશ્વચેતના તો આપ માણસ એને જોયેલી વિશ્વચેતના અને આ પોતાની ભાષા સમજે પાછા દરેક લેંગ્વેજ જુદી ને લેંગ્વેજ જુદી કે નહીં જુદી બે જાતની ચેતના એક આવરણ સહિતની એટલે સંસારી અને એક આવરણ સિદ્ધની બસ આ બે જાતની ચેતના ચેતના બધી બીજી હોતી જ નથી વિશ્વ ચેતના જે શબ્દ વાપર્યો છે એ કેનાર ની સમજ નું પ્રદર્શન છે અને અનુવાદ છે કેનાર ની સમજ નું પ્રદર્શન પણ બીજા થી ના બોલાય ને વિશ્વ ચેતના આ બીજા થી ના બોલાય જોઈ નથી જાણતો નહીં વિશ્વ ચેતના એની ભાષામાં લઈ જાય પ્રોફેસર એની ભાષામાં લઈ જાય ના લઈ જાય એક માણસ હે ગરીબો એમની ભાષામાં લઈ જાય ને કે આપડે ગરીબો ને વિશ્વ ના મુદ્દા થી હજુ તું લાગે ના લાગે હજુ તું લાગે આવરણ થઈ અનાવરણ હોય અંગ્રેજી શબ્દ ગુજરાતી વિશ્વ ચેતના કે યુનિવર્સલ કોન્શિયસનેસ છે યુનિવર્સલ કોન્શિયસનેસ કહે ઓરિજિનલ વર્ડ યુનિવર્સલ કોન્શિયસનેસ યુનિવર્સલ કોન્શિયસનેસ હવે એક્ઝેક્ટલી આનું અનુવાદન કર્યું તો વિશ્વ ચેતના કર્યું એકચ્યુઅલી એવું છે નહીં યુનિવર્સલ કોન્શિયસનેસ કયા કોન્ટેક્સમાં કયો છે એ કઈ ખબર ના પડે હવે તો ઇટ ટુ દિસ ઇન વિથ કોન્ટેક્સ ઇટ સમજીને સમજીને કે છે અને તે આપણે વ્યવસ્થિત કહે છે અને સમજ યુનિવર્સલ કોન્સેપ્ટ છે બાકી સંસારી વિશ્વ આવરણ સહિત સંસારી જીવો ચેતના આવરણ સહિત સંસારી ચેતના અને આવરણ રહીત સીધી ચેતના બસ બે જ દાદા એ સરળ છે આજે વાત નીકાળી ચિમનલાલ ચકુભાઈ હમણાં છેલ્લો લેખ લખ્યો ને દાદા ચિમનલાલ ચકુભાઈ છેલ્લો લેખ લખ્યો પથારી માંથી કે હવે આ ચૈતન્ય વિશ્વ ચૈતન્ય માં ભરી જશે ઇન્ડિવિજ્યુઅલ એવા માણસો નો ક્લેશ અધિકતર વધારે હોય છે અવ્યક્તમાં આસક્ત હોય છે એને અધિકતર ક્લેશ થાય છે એમાં સાથે ચિત્તને પરોવવું એ મહાન બેસી કારણ એ અર્થ છે કે એ કહ્યું હતું આપણે એ જ કરવું એક્ઝેક્ટલી એ જ અર્થ છે આપણે જે વ્યક્તને છોડીને અવ્યક્તને ભજે છે એવા માણસોને માટે પડે છે એનું વર્ણન છે માટે દેખાતા જોઈએ માટે દેખાતા તેથી શ્રીમદ રાત્રિને કહ્યું કે જ્ઞાની પુરુષે પણ તમારો આત્મા જ છે માટે તમારો આત્મા જ છે બીજા આત્માની તપાસ કરવા દેશો નહીં ઊંડા ઉતરશો નહીં તો ક્લેશ કારણ નથી એ થતો નિરંજન નિરાકાર એ ચિંતા આમાં તમે પકડી શકશો માટે ત્યાં સુધી જે પકડાય છે એમાં તમે જોયું તો એમ કરતા કરતા તેથી આ લખ્યું છે ખરું કહી લખ્યું માટે કષ્ટ સેવન કર્યા કરતા માટે પેલું કરવાનું ઉપાય તો આ માર્ગ છે માર્ગ આ પકડો ભક્તિ માર્ગ એટલે શરૂઆત ની અંદર જયારે એને પૂછ્યું અર્જુને કે ભાઈ અપરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્થો કથમ અહમ વિજાની આમ સમાધો પ્રોક્તવા નથી અને તમને બધાને કચ્ચે કરી થાય એ અમને રસ્તે જતા દેખાય એ સ્વરૂપ અમને રસ્તે જતા દેખાય નિરંજન તમારે કચ્ચે કરી ના થાય એટલા માટે આ જોવાનું પણ અમે અમને એવું દેખાય છે અમે બીજા દાદા જ જોઈએ તો બહાર જતા આવતા બધા દાદા જ જોઈએ દાદા નું નિરીક્ષણ જોઈએ બીજાઓમાં તો એ કેવું સારી સ્થિતિ છે એ બીજાઓમાં તમે જેવી રીતે કહો છો ને અમને બધાને કષ્ટે કરીને જે દેખાય છે તે અમને સહજ ભાવે દેખાય છે તો અમે એવું દેખાય નહીં તો પણ દાદા નું સ્વરૂપ જોઈએ બધામાં પણ બહુ થઈ ગયું દાદા ને, તમારો આત્મા છે ને જ્ઞાની પુરુષ કઈ કઈ રીતે આપી છે જ્ઞાની પુરુષ એવું આકાર વાળું સ્વરૂપ જ જોઈએ, વાંધો જ નહીં, પણ વાંધો જ નહીં, એ તમારી ઈચ્છા રૂપ પ્રાપ્ત થશે, આનો આનો આ કાર્ય કરવાથી આ કારણો સેવાથી કાર્ય થશે.